બાહુ બળથી મેળવ્યું તે સિકંદર ભોગવી પણ ના શક્યો. કઈ કામ આવે? પરમાત્માની સંપદા કામ બીજું કામ આવે. પણ ભાઈ હજી એક તાજુબી વાત, દુન્યવી બહુ, આ વાત હું બહુ સાર્વજનિક ગણીને કરું છું, તમે છો જ એટલા જ માટે એમ નહીં, કારણ કે બધાને સાંભળવામાં આવશે, શાસ્ત્રીય વાત છે. લૌકિક કોઈ વિદ્યાઓ તો ત્યાં કામ નથી આવતી ભાઈ, પણ હવે ધ્યાનથી સાંભળવાની વાત છે. શંકરાચાર્ય વાત કરી છે ને, બહુ અદભુત છે, ગહન છે, ગહન અતિ ગહન છે. કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમદે, પ્રાપ્ત સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ, ડુકૃ કરણે બીજી કોઈ વિદ્યા કામ નહીં આવે. એ પ્રથમના 61મા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે પ્રભુ મહારાજ, આ આત્મનિષ્ઠા છે એ મૃત્યુ સમયે કેટલી કામ આવે છે? અંતકાળે આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠા આપણે બધા દેહનિષ્ઠ છીએ, દેહનિષ્ઠ, હું દેહ છું, બસ હું છું, હું જે છું આ દેહ છે, લાંબો ગુરો ટૂંકો કણબી પટેલ બ્રાહ્મણ સાધુ પટેલ આ સાજો માંધો મિનિસ્ટર જે તે હોય સિસ્ટર બ્રધર જે કહો તે, એ હું કોણ? આ દેહ ખોળ્યું, આપણે દેહનિષ્ઠ છીએ. પણ આત્મનિષ્ઠ એટલે દેહને હું માને જ નહીં, આત્માથી પર, આ દેહથી પર હું સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ એવો આત્મા છું, એવી જેને દ્રઢતા થઈ છે. ક્યારે એવું મનાતું નથી કે હું દેહ છું, હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું. આવું માનવાની જેને નિષ્ઠા છે, એવી આત્મનિષ્ઠા મોત સમયે કેટલી કામ આવે છે? અંતકાલે કેવો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્નનો પૂછ્યો, શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેમ કોઈ નદી તરવી હોય તો ત્યાં તરતા આવડતું હોય એ નીકળી જાય, પણ જેને તરતા ના આવડતું હોય એ ઊભો થઈ જાય એટલે ન તરી શકે. પણ દરિયો તરવો હોય તો જેને તરતા આવડતું હોય એ ઊભો રહી જાય, અને ન તરતા આવડતું હોય એ ઊભો રહી જાય, બેયને વહાણની જરૂર પડે. કેવી સરસ વાત! બસ એમ કહી શ્રીજી મહારાજ કે સ્વામી, આ ભૂખ તરસ ટાળ તડકો સુખ દુઃખ માન અપમાન આ સંસારના જે બધા તાપ છે ને, એ નદીઓ જેવા છે, એને પાર કરવા હોય તો આત્મનિષ્ઠા વાળો તરી જાય છે. દેહમાં સુખ દુઃખ રોગ દગાદી માનવી આતે બધું કંઈક આવે તો આત્મનિષ્ઠા વાળો એને તરી જાય છે. પણ સ્વામી, મૃત્યુ સમય છે એ દરિયા જેવો છે, ત્યાં આત્મનિષ્ઠા કઈ કામમાં આવતી નથી. ત્યાં તો જેમ વહાણનું કામ પડે દરિયો તરવા, એમ ભગવાનના ચરણનો આશ્રય ને ઉપાસના સિવાય બીજું. હવે તમે વિચાર કરો કે શંકરાચાર્ય જે સાદા શબ્દોમાં દેખાતી વાત કેટલી ઊંડી કહી છે. પણ જે જ્ઞાન માર્ગી છે ને, સોહમ સોહમ કરે છે ને, એને આ વાત ન સમજાય, કારણ કે હજી મર્યા નથી અને મરી ગયા તા કેટલી વાર એ યાદ નથી, અને જે આર પાર જોઈ શકે છે એ માનતા નથી. દરિયા જેવો મૃત્યુ સમય છે. હવે તમે વિચાર કરો, લ્યો આપણે તો નદી તરવી હોય તો ના તરી શકીએ ને, એમાં તરતા આવડતું હોય એ આફી જાય, કે જેમ તેમ નદીઓ તરાય શકાય. અને દરિયો એટલે શું? નાખી દે જો ગમે એવો તરવીઓ હોય તો. હમણાં એક કેવો સરસ તરવીઓ હતો, એ દરિયામાં ડૂબીને મરી ના ગયો, થાકી ગયો થોડું, ગયો એને મત હું નીકળી જાય, પણ એમાં થાકી ગયો, વયો ગયો, કેમ તરાય? અને દરિયો મોજા ઉછળતા હોય પછડાતા હોય, મૃત્યુ સમય એવો છે ત્યાં આત્મનિષ્ઠા કઈ કામ આવતી નથી. ત્યાં તો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું જ કામ પડે છે, બાકી નથી. શું થાય છે ત્યાં? એક તો એવું છે, જેવું મોત આવે ને એટલે જેમ ઓલો મદારી હોય ને એની પાસે કરંડીઓ હોય ને, એમાં એક બે સાપ પૂર્યા હોય, અને પછી જેમ આમ આમ વાંસળી વગાડે મોરલી અને કરંડિયાનું આમ ઢાંકણું ઉભાડે, એવું તરત કરીને સાપ ઉભા થાય ને, એમ મોત આવે ને એની સાથે જ અનંત જન્મોના, એક જન્મોના નહીં અનંત જન્મોના કર્મો છે ને એ બધા ફૂફાડા મારીને સામે આવે છે. અનંત જન્મોના તમને જો જોતા આવડતું હોય અને કદાચ તમને એ કંઈક સમજમાં આવ્યું હોય તો તમને તરત ખ્યાલ આવશે. આપણને ઘણી વાર 20-20 વર્ષ પહેલા, પછી પછી 40-40 વર્ષ પહેલાની આપણને અચાનક કોઈ એક ચિત્ર કે વાત યાદ આવી જાય છે. આપણે કામ તો બીજું જ કરતા હોય, હમણાં થોડા વખત પહેલા હું તો વાંચતો હતો, રસથી વાંચતો હતો, એમાં ડૂબેલો હતો, તોય મને 35 વર્ષ પહેલા એક છોકરો જામફળ લઈને વેચવા નીકળ્યો, એ દેખાણો. એટલે એનું શું કહું, મેં બહુ વિચાર કર્યો કે આ પુસ્તક ને આ વાત ને ઓલા જામફળ વાળા ને લેવા દેવા શું છે. આખે આખો જામફળ વાળો દેખાણો, ટૂંકી ચડી ચડ્ડી દેખાણી, લાલ રંગની ફાટેલો શર્ટ દેખાણો, મોટો કરંટિયો દેખાણો, જામફળ દેખાણા, એમાં સુધારેલા લાલ જામફળ દેખાણા, બધું દેખાણું. મેં આ શું છે, બસ આ તો એક દેખાણું, મરવા ટાણે અનેક જન્મના. એટલે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય, અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી કરી કરીને બધું કર્યું હોય, પણ જ્યાં સુધી પૂરી સ્થિતિ ન થઈ હોય, સ્થૂળ દેહ તરી ગયા હોય, સૂક્ષ્મ ચાલો તરી ગયા હોય, પણ કારક શરીર જે છે ને એમાં સંસ્કારો પડ્યા છે, એ આત્મનિષ્ઠા વાળો મરે ને એની સાથે જ આ બધા કારણ શરીરમાં પડેલા બધા સંસ્કારો. તમારે કોમ્પ્યુટરમાં વાયરસ આવે ને કેમ બધું ડખોળાઈ જાય, એમ આ પૂર્વનો બધો સંસ્કારનો એવો લોટ આવે ને એટલે બધું કોમ્પ્યુટર છે ને લોચે ચડી જાય. અને જેમ દરિયામાં પછી માણસ એકલો હોય અને મોજામાં ઉછળાય, એની બચવાની કે ક્યાં આશા, જ્યાં વહાણો ઊંધા પડી જતા હોય એટલે ત્યાં કોઈ પાર થઈ શકતો નથી, ત્યાં તો ભગવાનની ઉપાસનાનું કામ પડે છે. ભાઈઓ, લૌકિક વિદ્યા તો કામ નથી આવતી, મોત સમય આત્મનિષ્ઠા પણ કામ નથી, જ્ઞાન નિષ્ઠા કામ નથી આવતી. એટલે શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે. આ ડુકરું કરણે છે ને એમાં જ બધો છે ખજાનો. આ શાસ્ત્રોનો સાર એ ઈશારો જ ત્યાં સંસ્કૃતનો મૂકી, અને શંકરાચાર્ય કહે છે બીજી કોઈ વિદ્યા ત્યાં કામ નહીં આવે. ભજન કરી લે, ભજન કર, ભજન કર. હા, તમે જ્ઞાન સાધો, યોગ સાધો, જે કરો, પણ એની સાથે ભજન જોડો તો કામ ના. કોઈનો જ્ઞાન માર્ગ રુચિ હોય, કોઈને યોગની રુચિ હોય તો કરવાનું, પણ ભગવાનને છોડીને નહીં. આ કોઈને સગવડતા હોય તો સ્કૂટર ઉપર જાય, કોઈની સગવડતા હોય તો રિક્ષા બાંધી લે, કોઈને સગવડતા હોય તો સરસ મજા મર્સિડીઝ ગાડી લઈ જાય, એ જેની જેવી એની ક્ષમતા. પણ હરિભજન સાથે હોવું જરૂરી. રિક્ષામાં બેઠા હોય ભજન કરો તો જ તમને, નહીંતર ક્યાં ભટકાઈને ઊંધું પડી જાય છે એવું કંઈ કહેવાય. એટલે ગાડીવાળાએ ભજન કરવું પડે અને રિક્ષાવાળાએ કરવું પડે, કારણ કે ક્યાં કોણ લો ઊંધો પડી જાય શું ખબર પડે. રિક્ષામાં બેઠેલો એક જણાને બોલો, રિક્ષા વાળો એવી ચલાવે આમ થી આમ હું હું આમ આમ આમ આમ આમ, ઓલો બિચારો ગામડે થી પહેલી વાર આવેલો એટલે ઓલો એટલો ગભરાઈ ગયો. રિક્ષા વાળાને ખભે હાથ મૂકીને કે ભાઈ જરા ધીમે ચલાવો, સીધી ચલાવો, શાંતિથી ચલાવો, હું પહેલી વાર જ રિક્ષામાં બેઠો છું, ગભરાઉં છું. તો પેલો કે હું પહેલી વાર રિક્ષા ચલાવું છું, હું ગભરાઉં છું, હું પહેલી વાર જ ચલાવું છું, હું ગભરાઉં છું. એટલે ગાડી હોય, મોટર હોય, રેલવે હોય કે ચાર્ટર પ્લેન હોય, હરિભજન બધાને જરૂર છે, કારણ કે ગમે ત્યારે ગમે તે ઊંધો પડી જાય, જરૂર તો છે. અદભુત. એટલે આપણે સમજવાનું એ છે, આ કંઠી પહેરીએ, ગુરુ પાસે જઈને દીક્ષા મંત્ર લઈએ, વિધિવત શરણે થઈએ, મંત્રથી ભગવાનને આશ્રય થઈએ, વાત મામૂલી લાગે, કામ 3 મિનિટનું, એ દેખાતું સામાન્ય વિધિ, અને લે હાવ સરળ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નહીં ભૂખ્યું રહેવાનું, નહીં તપ કરવાનું, નહીં ઊંધા પગે લટકવાનું, નહીં વન વગડે જવાનું, કાંઈ નહીં. તમે તારે એક હાથે તમે તારે દૂધનો ગ્લાસ પીતા જાઓ, આઈસ્ક્રીમ ઝપટ મારતા જાઓ, અરે આઈસ્ક્રીમ આમ ખાતા હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તોય પાર થઈ જાવ. આવું આ દેખાતું સાવ સાદું સીધું, પણ એનો કેટલો મહિમા છે એ જોવાની લાગે. સાવ સીધું સાધું, એટલે આપણે જે કરીએ છીએ ને એ હાવ મામૂલી લાગે છે. લ્યો કંઠી પહેરી લીધી, ગુરુ પાસે જઈ આવ્યા અને ભગવાન આશરો કરી લીધો, અને સવાર સાંજ થોડી દેર માળા કરીએ છીએ અને ભગવાનનો આશરો રાખ્યો છે. લાગે છે સામાન્ય, પણ ખબર નથી એ કેવડું મોટું કામ કરે છે, કેવડું મોટું કામ, કે ત્યાં બધા શાસ્ત્રો ડૂબી જાય એવું કામ છે. પણ વિધિવત ભગવાનને આશ્રય થવું, કંઠી પહેરવી, હાથે પહેરી લેવી, એ વાત નથી, બહુ છે. તમે તમે હાથે નાથે હાથમેળ કરી લ્યો, એ સમાજમાં વેલિડ ન થાય. તમને બે મન મળી ગયા હોય ને હાથે હાથે મન હાથ મેળવી લ્યો, એ સમાજ ન સ્વીકારે ને. તમારે વિધિવત લગ્ન કરવા પડે, વચ્ચે ગોરદાદા હોય કે પછી કોર્ટનો પેલો જજ હોય, પણ એ કાંઈક તો કરવું જ પડે ને, એ તમને જોડે પછી તમારે વાંધો નહીં. એમાં વિધિવત થવું જરૂરી છે. હવે વિધિ આજના ભણેલા ગણેલા હોય એટલે તરત હવે એ શું હરી ભજન કરો, ગણાય નથી લોકો જાહેરમાં મોટા મોટા વ્યાખ્યાતો પ્રવચનો કરે કે હવે કંઠા ભાળ્યા. લે કંઠા કે મારે જો કંઠીઓ બાંધવાની હોય ને તો આખા દેશમાંથી કંઠીઓ ખૂટી પડે, તો બાંધો ને કોણ ના પાડે છે? એ તો બાંધવા બેસોથી ખબર પડે કેટલા આવે છે. હા ભણવા હોવ આવે, કંઠી બાંધવા એમ કોઈ ન હોય, એટલો બધો સમાજ કઈ મૂર્ખો નથી. એ વાતું થાય, એ કંઠી ને કંઠા ના કહેવાય, એમાં ફેર પડે છે. આશ્રયનો મહિમા છે ભાઈ, કેમ કહેવાય. કુકાઓ પાસે એક બે વાત કરી પૂરું કરીશ, અમૃતના ઓડકાર આવે એવી વાતું છે ભાઈ. આપણે જેને સાવ સામાન્ય આશ્રય માનીએ છીએ ભાઈ, એટલે ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે કઈ સામાન્ય વાત શંકરાચાર્ય નથી. આટલા જ્ઞાનના નિષ્કર્ષ પછી એમ કે છે કે ગોવિંદ નું ભજન સિવાય કાંઈ કામ નહીં આવે. નેત્રી એમ ન કે બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી જ કામ આવશે, બીજું કઈ કામ નહીં આવે. તું આ ક્યાં મીંડો કરવો? હા ડુકરું કરીને મૂકી દે, અને અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી મૂળ મટે આ જતું એ જ કામ આવશે. ના એવું નથી કહ્યું, ગોવિંદ નું ભજન એ જ કામ આવશે, બીજું કઈ કામ આવશે નહીં. એનો અર્થ એ નથી કે આત્મનિષ્ઠા કામ નથી આવતી. હા તમે શંકરાચાર્ય જેવી સ્થિતિ કરી નાખી હોય, થઈ ગઈ હોય કે દેહ ઓગળી ગયો હોય, દેહ ભાવ જ ઓગળી ગયો હોય, અને સર્વત્ર વ્યાપક એવું જે અક્ષર બ્રહ્મચિદાનંદ છે એની સાથે આત્મા એક થઈ ગયો હોય અને પ્રકૃતિનું કાર્ય નજરમાં જ ન આવતું હોય એવી બ્રહ્મની દશા થઈ ગઈ હોય તો એ તરી જાય. એને કોઈ કારણ શરીરે નીકળી ગયું ને, બાકી એક સેજ કારણ શરીર ચોંટ્યું હોય તો આત્મનિષ્ઠા વાળો હલવાય ખરો. કારણ કે પોતાના બાહુબળથી દરિયો તરવાનો છે, અને પેલો જે આશ્રય વાળો છે એ તો નાવમાં બેસી ગયો છે, એટલું એને મોટું સરળ કામ છે. સાંભળો, કુકાઓ પાસે વાઘણિયા ગામ છે, અમરેલી પાસે કુકાઓની પાસે વાઘણિયા ગામ. ત્યાં જુનાગઢના આપણે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેલા એવા કૃષ્ણચરણદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણચરણદાસજી સ્વામી એ વાઘણિયા પધારેલા. મહાપુરુષ સમર્થ, અતિ સમર્થ, હરિ મૂર્તિમાં ખોવાઈ જાય, પલાટી વાળીને બેસે કે ના બેસે, અખંડ ખુલ્લે કે બંધ આખે ભગવાન સ્વામિનારાયણ અખંડ રસ પીવે એવા મહાસમર્થ એ વાઘણિયા આવ્યા. એ વખતે બન્યું શું, ગામમાં એક વાલાભાઈ વસોયા કરીને એક ભાઈ, એ બીમાર બહુ થઈ ગયેલા, અને પીડા તો આપણે વાત કરી ને શરીર વેદનાત્મક, એવી પીડા થાય, એવી પીડા થાય કે ન બેસાય, ન ઉઠાય, ન સુવાય, ન મરાય, ન જીવાય, આવી વેદનાઓ થાય, ચીસો પાડે. એમાં એને ક્યારેક ક્યારેક સ્વામી ત્યાં આવતા હોય એટલે પછી નામથી જાણતા હોય, ક્યારેક સત્સંગમાં બેઠા હોય, સાંભળી હોય સાધુ સંત માની વાતો સાંભળી હોય, એટલે કોઈ કીર્તન પાસેથી જાણ્યું કે કૃષ્ણચરણદાસજી સ્વામી આવ્યા છે, એટલે આને થઈ ગયું કે ભાઈ એ બાપા એ મોટા સાધુ છે, એને જઈને કોઈ કહો ને મારું આ દુઃખ દૂર કરે, ભાઈ સાહેબ મારો રોગ મટાડે, મને સાજો કરે, જઈને કોક તો કયો મારા વતી. કોઈ દયાળુ હોય એટલે જઈને તરત સ્વામીને વાત કરી કે સ્વામી આ ગામમાં એક વાલાભાઈ વસોયા છે, બીમાર બહુ છે અને પીડાય છે બહુ, તો તમને યાદ કર્યા છે. સ્વામી કે એમ શું કહેતો હતો? એ કે કોઈ સ્વામીને કયો ને મારો દુઃખ મટાડે, ભાઈ સાહેબ મારી કોઈક વાત પહોંચાડો, બહુ કરગરતો હતો. એમ સ્વામીને દયા આવી ગઈ. સ્વામી કે હાલો હાલો આપણે ત્યાં જઈ જજો. હા આવ્યા કૃષ્ણચરણદાસજી સ્વામી, જે કાંઈ ખુરશી કે કાંઈ એસી લઈને મૂકી દીધું, સ્વામી આવીને બેઠા, વાલાભાઈ સામે નજર કરી, શું છે બાપલિયા? અરે બાપા રડી પીડ્યા. સ્વામી અરે મહાત્માજી, હે બાપજી, ભાઈ સાહેબ દયા કરો, મારો આ ધરજ મટાડો. સ્વામી કે અપ ઘડી મટાડી દઉં, આ પાંચ પીડા જે જીવને ઉપડે છે ને એ વાત કરી હતી ને, ત્યાં બીજું કઈ કામ આવતું નથી, આવીને બેઠા અપ ઘડી મટાડી દઉં. સ્વામી રૂવાડે રૂવાડે ધરજ, ઓહો પણ સ્વામી દયા, અપ ઘડી તમારે મટાડી દઉં, મટાડી દો મટાડી, બસ બસ બાપા, બસ બસ તો બસ બાપા, બસ બસ. પણ વાલાભાઈ મારી બે શરત છે. હા તે બાપા તમે આ કયો એટલી શરત પાડું તો મને આ દરદ મટાડો. સ્વામી કે પહેલી શરત, ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ, હું તમને કંઠી પહેરાવું, આશ્રય કરો, એને શરણ સ્વીકારો, સત્સંગી થાવ. હા બાપા કે એમાં શું વાંધો, અત્યાર સુધી ન થયો, હાલો થાવ. જાય ક્યાં? હા બાપા હું સત્સંગી થાવ, તમે તમારે લ્યો લ્યો લ્યો લ્યો હોય તમારે જે તમારી વિધિ હોય કરો, હું સત્સંગી થાવ, મને કંઠી પહેરાવો, ભગવાનને આશરે લ્યો લ્યો લ્યો તમે બાબા. સ્વામી કે પણ બીજી શરત સાંભળો, અને સત્સંગી થયા પછી તરત દેહ મૂકીને ધામમાં જવા તૈયાર થાવ. હે સ્વામી ધામમાં જાવ, એટલે બાજુવાળા હોય ને હરિભગત, ના મારે નથી મરવું, ના મારે નથી મરવું, મને હાજો કરો. સ્વામી કે તો પછી પીડાવ, ના ના બાપા એવું નથી, એ મારો દરદ મટાડો સ્વામી, મારે છે ને મારા છોકરાના છોકરાને પરણાવવાનો બાકી છે. સ્વામી કે હોય ધડેના, તે તારા છોકરાને પરણાવ્યો, એ એના છોકરાને પરણાવજે, તું મૂકી દે ને મમતા, તૈયાર થા, અબ ઘડી હમણાં મોકલી દઉં, દરદ માત્ર ગયા, ભગવાનને સુખે સુખ્યો થઈ જઈશ. એટલે આ કઈ વાત સામાન્ય છે? હાલો બાપા સ્વામી મને હાજો, મેં કીધું બે શરત છે, નહીતર પીડા ભોગાય. ના ના ના ના ના ના સ્વામી, એટલે હરિભક્તો કે એલા અમને કહેતા નથી કે હાલો તૈયાર થાવ, અમે આગળ લાંબા થઈને હુઈ જાય. આ દુનિયામાં સુખ શું છે? એક દુઃખ મટાડતો બીજું આવે તો કદાચ સાજો થઈ, પછી છોકરા તને કઈ હેરાન ઓછા કરશે, શું થશે એ તને ખબર છે, શું કેવા દેશકાળ આ હેરાન, એક પીડા ને બીજું આવશે, એના કરતા ધાવામાં સુખ. અને ભગવાન આવતા હોય આવા સાધુ હજુરમાં આમ ભગવાનની હારવાર તને મોકલી દેતા હોય એની પાસે, તો સુખીઓ થઈ જાય. આ તું શું મફતનો અહીંયા પીડ્યો છે એમ? સ્વામી તમે દયા કરો. સ્વામી કે દયા કરી લ્યો, તૈયાર થતા. હા મા બાપ લ્યો. એ છોકરા સાંભળજો, આ સ્વામી તો મને મોકલવા તૈયાર થયા. એ ક્યાં ગયો? હા બાપા શું છે? એ હવે તું તારા છોકરાને પરણાવજે, અને તમારે જેમ કરવું કરજો. હવે હું તો દુખી બહુ થયો, અને આ બાપા આવ્યા છે તો હવે મને મોકલે છે, હવે હું જાઉં, હવે તમે તમારું સંભાળજો. સ્વામી હાલો લ્યો, મને મોકલી દો, કરો સત્સંગ. સ્વામી કે લાવો હાથ. લીધો એનો જમણો હાથ, હાથમાં અંજલી મૂકી કાળ માયાનો મંત્ર શરણ મંત્ર બોલ્યા, જળ નીચે મૂક્યું, ગળામાં કંઠી પહેરાવી, હાથમાં માળા આપી, વાલાભાઈના માથે હાથ ફેર્યો, બે આંખો બંધ કરી. સ્વામી કે હવે આંખ ઉઘાડતો નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપજે, હું મંદિરે નહીં પહોંચું, અહીં બેસું તો મને સૂતક લાગે, મારે નાવું પડે, મંદિરે નહીં પહોંચું ત્યાં મારો વાલો આવશે ને તમને લઈ જશે. એ સ્વામી જેવા બહાર નીકળ્યા, આંખો બંધ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, 50 ડગલાક જેવું ગયા છે, ત્યાં છોકરો દોડતો આવ્યો, સ્વામી મારા બાપા એમણે કીધું, એલા એલા એ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, પાગ બાંધી છે, હાથમાં છડી છે, પાદુકા ઉપર ચડ્યા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, હાથમાં ગુલાબનું પુષ્પ છે, લ્યો હું જાઉં છું, જય સ્વામિનારાયણ. જુઓ સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત કહે છે કે આ જીવ છે ને જે સંસારી છે, ભગવાનને શરણે નથી, એ કેમ મરે છે ને શું થાય છે, ભક્ત કેમ મરે છે ને શું થાય છે, એ સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કહી છે કે જે ભગવાનને આશ્રય નથી, ભલે ગમે તેવો હોય તો એનો જયારે દેહ જુદો થાય, દેહથી જીવ જુદો પડે છે, ત્યારે એને યમ જુદો કરે, યમના દૂતો આવી એના જીવને દેહથી જુદો પાડે છે, અને તરત એને પ્રેતનું દેહ મળે છે. પ્રેતનું દેહ એટલે પૃથ્વી જળ બે તત્વ ન હોય, તે જ વાયુનો આકાશ ત્રણ તત્વનું શરીર મળે, એ પ્રેત શરીર છે. એકે એકને પ્રેતનું શરીર મળે ત્રણ તત્વનું, જે ભગવાનના ભક્તે આશ્રય નથી એને હો, તરત જ એને પ્રેતનું શરીર મળે, અને એ પ્રેતના શરીરે પછી યમપુરીમાં જાય છે અને મહાકષ્ટને ભોગવે છે. હવે બીજો તો જે ભગવાનને આશ્રય છે અને હરિનું ભજન કરે છે, એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને યમદૂત નથી આવતા, એને ભગવાન ને ભગવાનના સાધુ આવે છે, અને ત્યારે અંત સમયે જે દરેકને આધિ વ્યાધિ ઉપાધિ ઘરી વળતી હોય છે, ત્યારે શ્રીજી મહારાજ મધ્યના 63માં એમ કહે છે કે એ અંત સમયે અનેક કારણ શરીર રહ્યું હોય, એટલે અનેક જાતની આધિ વ્યાધિ ઉપાધિ આ જીવને ઘેરી વળે છે, પણ એ જ સમયે ભગવાન ને ભગવાનના સંતના દર્શન થાય છે, દર્શન થતાની સાથે તેને તમામ આધિ વ્યાધિ ઉપાધિ તરત શમી જાય છે અને જીવ પરમ સુખ્યો થઈ જાય છે. આ મહારાજ કે આ આશ્રયનું ફળ છે. તો ભગવાન ને ભગવાન ના સાધુ એને તેડવા આવે છે, એના દેહ માંથી જીવને જુદો કરે છે એવો શબ્દ યમ લેવા આવે એમાં વાપર્યો. અહીંયા શું વાપર્યું કે એને ભગવાન ને ભગવાન ના સંત ના દર્શન થાય છે અને એનો જીવ દેહ ને મૂકીને જુદો થાય છે, જુદો કરે છે નહીં જુદો થાય છે. જેમ આમ રે સર આમ કેમ તરત આપણે તમારું ઓલા બે પડવાળી રોટલી ને કેમ આમ જરીને આમ જુદી કરી નાખો, હે એકદમ સરસ મજાને તેલ લગાવીને બે પડી રોટલી કરી હોય ને આમ કરી આમ જુદા થઈ જાય, બે પડ આમ ખખડા હોય ખખડીને નોખા પડી જાય એમ જુદો થાય છે. અને એ જ બે પડી રોટલી હરખું તેલ લગાવ્યું ન હોય, પૂટ ન માર્યો અને વણવાની અંદર એકબીજા આમ કડચડી પાડી દીધી હોય અને પછી રોટલી કાચી હોય પછી ઉખેડવા જાય તૂટી જાય પણ પડ નોખું પડે નહીં, એ ભગવાનનો આશરો નહીં એનું. અને જેને ભગવાનના આશરે છે એને આમ બે પડે આમ રૂખા પડી જાય ને એકદમ એમ એનો જીવ જુદો પડે છે. અને ભગવાન એને દિવ્ય શરીર આપે છે, એક ચિન્મય પ્રકાશનું શરીર એવું શરીર આપે છે અને એ શરીરે કરીને એ ભગવાનના ધામમાં ભગવાનની સમીપે જઈને નિવાસ કરે છે. આ ભગવાનના ભક્તને ફળ વાલાભાઈ ગયા ભગવાનના ધામને પાય. કેટલી આ આશ્રય જો સામાન્ય વાત લાગે પણ કઈ સામાન્ય છે. હવે એ જ સ્વામી એ જ વખતે એક ખેડૂતની વાડીએ સ્નાન કરવા ગયા હતા, બે વાત કરીને અત્યારે પૂરું કરી દઈ. એ વાડીએ સ્નાન કરવા ગયા હતા, તે સ્નાન કરીને પાછા ફરતા હતા, રસ્તો હતો ને ત્યાં એ વાડી પાસે પટેલની વાડી પાસે એક બળદ બેઠો હતો. એટલે સ્વામી કે ભગત આ બળદ અહીં કેમ બેસી ગયો, કોનો છે? એ સ્વામી મારો તો નથી, ગામમાંનો કોઈનો છે, મારે કઈ નામ દેવું નથી. બિચારા જ્યાં સુધી કામ કર્યું ત્યાં સુધી કામ કરાવ્યું અને કામ કરતો બિચારો આ બળદ થાકી ગયો એટલે છૂટો કરી મૂક્યો, છોડી મૂક્યો. તે ફરતો ફરતો અહીં આવતો તે હું એને નિરણ પૂરણ નાખતો પાણી પાતો, તે હમણાં સ્વામી બેસી ગયો છે હવે ઊભો થતો નથી, એટલે હવે તો બિચારો થાકી ગયો સાવ. સ્વામી કે કેટલા દીથી બેઠો છે? ઘણા 10-15 દીથી એમને બેઠો છે. હા હા એ સાધુ જળ લાવો, લ્યો તુંબડામાંથી જળ લીધું, બળદની માથે રેડ્યું, શરણ મંત્ર એને બોલ્યા, બળદને શરણે લીધો ભગવાન સ્વામિનારાયણ, સ્વામી પાણી છાંટ્યું, જય સ્વામિનારાયણ કઈ હાલો ભગત હાલો હાલો આપણે હમણાં બળદને મહારાજ લઈ જશે, વિચાર કરો. અને હજી આમ થોડું ચાલ્યા ત્યાં બળદ જય. ક્યાં શાસ્ત્ર ભણવા ગયો હતો? આશ્રય જુઓ. હજી એક વાત સાવ સાદી, આપણે રાજકોટની બાજુમાં ગુંદાસરા ગામ મૂળજી ભગત નું નામ તમે બધું સાંભળ્યું, એની પાસે એનો ખેડ ખેતીમાં બળદ, એ બળદ માંદો થયો, એ ઢોર બાંધવાનું હોય ને એમાં એ બળદ બાંધેલો, થોડો માંદો થઈ ગયો, બળદ બિચારો બેઠો રહ્યો. મૂળજી ભગત ને એમ થાય આ 15-15 વર્ષ સુધી એને ખેતીમાં મદદ કરી, દશાંશ વિશાંશ કાઢીને હું ઠાકોરજીને અર્થે વાપરતો, એમાં એ બળદનો ભાગ છે. હું જે મેં ઠાકોરજી સંતોને અર્થે વાપર્યું, અમારા ભરણ પોષણ કર્યા એ તો ઠીક છે, પણ ઠાકોરજીને અર્થે મેં જે વાપર્યો દશાંશ વિશાંશ એ બધું આ બળદે સેવા કરી છે. એટલે બળદની પાસે ગયા, એના પાસે બેઠા, એના કાનમાં સ્વામિનારાયણની ધૂન કરી, જનમંગલના 108 મંત્રો બોલાવ્યા, બળદ ધ્યાનથી સાંભળ્યો, વિચાર કરો ધ્યાનથી સાંભળ્યો, અને મહારાજે પ્રાર્થના કરી, મહારાજ જેટલું મેં સેવા કરી છે એટલી જ આ બળદે પણ તમારી સેવા કરી છે, સાધુને અન્ન રોટલામાં સેવા કરી છે, મહારાજ એને હવે આ પીડામાંથી મુક્ત કરો અને આપ લઈ જાઓ. એટલી પ્રાર્થના કરીને ભગત આવી ઢોલીએ બેઠા, હાથમાં જે માળા લઈ સ્વામિનારાયણ જપવાનું શરૂ કરે, ત્યાં ફરજામાં એટલે એ ઢોર બાંધવાનું હોય ને એમાં અજવાળું થયું, સહજાનંદ સ્વામી આવ્યા અને બળદને લઈને વયા ગયા. એટલે ભાઈ એક તો વસ્તુ એવી છે, આ ઘણી વાર આપણે જોઈએ ને કોઈ મરણ પથારીએ હોય ને આખું ઘર કાં સુનમૂન બેઠું હોય અને કાં રોતું કકળતું હોય, અરે મરવા ઉપડ્યો હોય તૈયાર થયો હોય ને આ તમે રામાયણ વાંચો કોઈ હરિકીર્તન કરો કોઈ ભજન ધૂન કરો નામ સ્મરણ કરો કોઈ ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો વચનામત વાંચો ભક્ત ચિંતામણી વાંચો, અરે હરિસ્મૃતિ વાંચો, અજાણ્યો નર હોય ને તમે હરિસ્મૃતિ વાંચો સહજાનંદ સ્વામી પાસે વયો જાય. આવું કામ પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ગા છે, પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિર્ગા, શ્રી ભક્તિ ધર્મ ના બાળ કે નાથ નિર્ગા છે, આ સુખદાયી સહજાનંદ કે નાથ નિર્ગા છે, સત્સંગી ના સુખ કંદ કે નાથ નિર્ગા છે, પુરુષોત્તમ પરમ દયાળ નાથ. હરિ સ્મૃતિ તો ગળે વળગી જો. કોઈની પાસે ગાન કરી હોય એનો એનો છેલ્લો છેડો સુધરી જાય, છેલ્લો છેડો કાનમાં ભગવાનનું નામ ગુંજે, ભલે જે જે કોઈ માનતા જાય, હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે માધવ હે મુકુંદ મુરારી, એ ગાવ, રામ રામ રામ રામ જપ, જય રામ શ્રી રામ, જય જય રામ, જય જય રામ રામ, પણ ભગવાનનું નામ ક્યાંથી? રોવું કકળવું કસુન મન બેસવું બસ કાંઈ નહીં, બોલો બિચારો પીડાતો માંડ માંડ દેખાતો હોય, બાપા હું મણી તમારી મોટી દીકરી, પરાયણે આંખો ખોલે એને પોતાનું સ્મરણ કરાવે, પણ કોઈ એમ કે બાપા આંખો ખોલો જો ઠાકોરજીની મૂર્તિ છે દર્શન કરો અહીએ રાખો હમણાં પ્રભુ સહાય કરશે, આવું કોઈ કરે છે? ના, કરવા જેવું છે ભાઈ, આ ભગવાનના નામનો આ પ્રતાપ છે અને આશ્રયનો પ્રતાપ છે, એટલે શંકરાચાર્યજી કહે છે સાધનો બીજા કરે, બીજી વિદ્યાઓ હોય, આત્મનિષ્ઠા હોય, જ્ઞાનમાં શિરમોર હોય, પણ અંત સમયે કામ આવતું નથી, અંત સમયે તો હરિનો આશ્રય અને ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખોય કરણે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે સહજાનંદ સ્વામી મહારાજ.